वाल्मीकि रामायण किष्किंधा कांड 31वां सर्ग। सुग्रीव पर लक्ष्मणनो रोष। श्रीरामे एमने समझावा। लक्ष्मणे किष्किंधाना द्वार पर जईने अंगदने सुग्रीवनी पासे मोकलवा। वानरोनो भय तथा प्लक्ष अने प्रभावे सुग्रीवने कर्तव्यनो उपदेश आपवो। શ્રીરામના નાના ભાઈ નરેન્દ્રકુમાર લક્ષ્મણે એ સમયે સીતાની કામનાથી યુક્ત દુઃખી ઉદાર હૃદય શોકગ્રસ્ત તથા વધી ગયેલા રોષવાળા મોટા ભાઈ મહારાજ પુત્ર શ્રીરામ નામ કહ્યું, આર્ય સુગ્રીવ વાનર છે, એ શ્રેષ્ઠ પુરુષોને છાજે એવા સદાચાર પર સ્થિત રહી શકશે નહીં। સુગ્રીવ એ વાતને પણ માનતો નથી કે અગ્નિની સાક્ષી આપીને શ્રીરામચંદ્રજી સાથે મિત્રતા સ્થાપવા રૂપી સતકર્મ કરવામાં આવ્યું છે, એના જ ફળ સ્વરૂપ મને નિષ્કંટક રાજ્ય ભોગ પ્રાપ્ત થયા છે। તેથી એ વાનરોની રાજ્યલક્ષ્મીનું પાલન અને ઉપભોગ કરી શકશે નહીં, કેમ કે એની બુદ્ધિ મિત્રધર્મના પાલન માટે વધુ આગળ વધતી દેખાતી નથી। સુગ્રીવની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, તેથી એ વિષય ભોગોમાં આસક્ત થઈ ગયો છે। તમારી કૃપાથી જે એને રાજ્ય વગેરેનો લાભ થયો છે એ ઉપકારનો બદલો વાળવાની એની દાનત નથી, તેથી એ પણ હવે હણાઈ જઈને પોતાના મોટા ભાઈ વીરવર વાલીના ભલે દર્શન કરે। આવા ગુણહીન પુરુષને રાજ્ય આપવું ન જોઈએ। મારા ક્રોધનો વેગ વધી ગયો છે, હું એને રોકી નથી શકતો। અસત્યવાદી સુગ્રીવને આજે જ હણી નાખું છું। હવે વાલીકુમાર અંગદ જ રાજા બનીને ભલે મુખ્ય વાનર વીરોની સાથે રાજકુમારી સીતાની શોધ કરે। આમ કહી લક્ષ્મણ ધનુષ્ય બાણ હાથમાં લઈને અત્યંત વેગથી ચાલી નીકળ્યા। એમણે પોતાના જવાનું પ્રયોજન સ્પષ્ટ શબ્દોમાં નિવેદિત કરી દીધું હતું। યુદ્ધ માટે એમનો પ્રચંડ કોપ વધેલો હતો તથા તેઓ શું કરવા જઈ રહ્યા હતા એ બાબતનો એમણે સારી પેઠે વિચાર કર્યો ન હતો। એ સમયે વિપક્ષી વીરોના સંહાર કરનારા શ્રીરામચંદ્રજીએ એમને શાંત કરવા માટે અનુનય ભરી વિનવણી ભરી વાત કરી। સુમિત્રાનંદન, તમારા જેવા શ્રેષ્ઠ પુરુષે સંસારમાં આવું મિત્રના વધરૂપી નિષિદ્ધ આચરણ ન કરવું જોઈએ। જે ઉત્તમ વિવેક દ્વારા પોતાના ક્રોધને હણી નાખે છે, એટલે કે વશ રાખે છે, એ વીર બધા પુરુષોમાં શ્રેષ્ઠ છે। લક્ષ્મણ, તમે સદાચારી છો, તમારે આ રીતે સુગ્રીવને મારવાનો નિશ્ચય ન કરવો જોઈએ। એના પ્રત્યે તમારો જે પ્રેમ હતો એનું અનુસરણ કરો અને એની સાથે અગાઉની કરેલી મિત્રતાને નિભાવો। તમારે સાંત્વના પૂર્ણ વાણી દ્વારા કટુ વચનોનો પરિત્યાગ કરીને સુગ્રીવને એટલું જ કહેવું જોઈએ કે તમે સીતાની શોધ માટે જે સમય નક્કી કર્યો હતો એ વીતી ગયો, છતાં નિરાતે કેમ બેઠા છો? પોતાના મોટા ભાઈના આ રીતે ઉચિતપણે સમજાવવાથી શત્રુવીરોના સંહાર કરનારા પુરુષ પ્રવર વીર લક્ષ્મણે કિષ્કિંધાપુરીમાં પ્રવેશ કર્યો, એટલે જવાનો વિચાર કર્યો। ભાઈના પ્રિય અને હિતમાં તત્પર રહેનારા શુભ બુદ્ધિ ધરાવતા બુદ્ધિમાન લક્ષ્મણ રોષે ભરાઈને જ વનરાજ સુગ્રીવના ભવન તરફ ચાલ્યા। તે સમયે તેઓ ઇન્દ્રધનુષ્ય જેવા તેજસ્વી, કાલ અને અતંક યમરાજ જેવા ભયંકર તથા પર્વત શિખર જેવા વિશાળ ધનુષ્યને હાથમાં લઈને શિખર સહિત મંદ્રાચલ જેવા લાગતા હતા। શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણ પોતાના મોટા ભાઈની આજ્ઞાનું કહ્યા મુજબ પાલન કરનારા તથા બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન હતા। તેઓ સુગ્રીવને જે વાત કહેવાની છે એનો સુગ્રીવ જે ઉત્તર આપે અને ઉત્તરનો પણ શું ઉત્તર આપવો એ બધું સારી પેઠે સમજી વિચારીને ત્યાંથી રવાના થયા. સીતાને શોધવાના સંદર્ભમાં શ્રીરામની જે ઈચ્છા હતી અને સુગ્રીવની અસાવધાનીના કારણે એમાં વિઘ્ન ઊભું થવાથી શ્રીરામને જે ક્રોધ ચડ્યો હતો એ બંનેના કારણે લક્ષ્મણનો જે ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો હતો એનાથી ઘેરાયેલા લક્ષ્મણ સુગ્રીવ પ્રત્યે પ્રસન્ન ન હતા. તેઓ એવી જ સ્થિતિમાં વાયુ વેગે ચાલ્યા. એમનો વેગ એટલો વધી ગયો હતો કે રસ્તાના વૃક્ષો, સાલ, તાલ, તાળ, અશ્વકર્ણ વગેરેને પોતાના વેગથી બળપૂર્વક પાડી નાખતા અને પર્વતના શિખરો તથા અન્ય વૃક્ષોને ઉપાડી ઉપાડીને ફેંકતા જઈ રહ્યા હતા. સિદ્ધગામી હાથીની જેમ પોતાના પગની ઠોકરથી શિલાઓના ભૂકો કરતા અને લાંબા લાંબા ડગલા ભરતા તેઓ કાર્યવશ બહુ ઝડપથી ચાલ્યા. ઈશ્વાકુ કુળના સિંહ લક્ષ્મણે નિકટ જઈને વાનરરાજ સુગ્રીવની વિશાળ નગરી કિષ્કિંધા જોઈ, જે પર્વતોની મધ્યમાં વસેલી હતી. વાનર સેનાથી વ્યાપેલી હોવાના કારણે એ બીજા સૌ કોઈ માર્ગ માટે દુર્ગમ હતી. તે સમયે લક્ષ્મણના હોઠ સુગ્રીવ પ્રત્યેના રોષના કારણે કંપી રહ્યા હતા. એમણે કિષ્કિંધાની પાસે અનેક ભયંકર વાનરોને જોયા, જેઓ નગરની બહાર ફરતા હતા. એ વાનરોના શરીર હાથી જેવા વિશાળ હતા. એ બધા વાનરોએ પુરુષ શ્રેષ્ઠ લક્ષ્મણને જોતા જ પર્વતની અંદર રહેલા સેંકડો પર્વત શિખરો અને મોટા મોટા વૃક્ષો ઉપાડી લીધા. એ બધાને હથિયાર ઉપાડતા જોઈને લક્ષ્મણ બમણા ક્રોધથી તમતમી ઉઠ્યા, જાણે બળતા અગ્નિમાં ઘણાય સૂકા લાકડા નાખી દીધા હોય. શુદ્ધ થયેલા લક્ષ્મણ કાળ, મૃત્યુ તથા પ્રલય કાળના અગ્નિની જેમ ભયંકર દેખાવા લાગ્યા. એમને જોઈને વાનરો ભયથી ધ્રુજવા લાગ્યા અને સેંકડોની સંખ્યામાં ચારે બાજુ ભાગી ગયા. ત્યાર પછી કેટલાક શ્રેષ્ઠ વાનરોએ સુગ્રીવના મહેલમાં જઈને લક્ષ્મણના આગમન અને ક્રોધના સમાચાર જણાવ્યા. તે સમયે કામાધીન થયેલા વાનરરાજ સુગ્રીવ ભોગાશક્ત થઈને તારાની સાથે હતા, તેથી એણે શ્રેષ્ઠ વાનરોની વાતો ન સાંભળી. ત્યારે મંત્રીની આજ્ઞાથી પર્વત, હાથી અને મેઘ જેવા વિશાળકાય વાનરો, જે રૂવા બેઠા કરી નાખે એવા હતા, નગરની બહાર નીકળ્યા. બધા જ વીર હતા. નખ અને દાંત એમના આયુધો હતા. તેઓ બહુ વિકરાળ દેખાતા હતા. એમની દાઢો વાઘ જેવી હતી અને બધાની આંખો ખુલ્લી હતી, અથવા એ બધા ત્યાં સ્પષ્ટ જોઈ શકતા હતા. કોઈ છુપાયેલા ન હતા. કોઈ 10 હાથીઓનું બળ ધરાવતા હતા તો કોઈ 100 હાથીઓ જેવા બળશાળી હતા, તથા કોઈ કોઈનું તેજ, બળ અને પરાક્રમ 1000 હાથીઓ જેટલું હતું. હાથમાં વૃક્ષો લઈને એ મહાબળી વાનરોથી વ્યાપ્ત કિષ્કિંધા નગરી અત્યંત દુર્જય દેખાતી હતી. લક્ષ્મણે ક્રોધિત થઈને એ પુરી તરફ જોયું. ત્યાર પછી એ બધા મહાબલી વાનરો નગરીના કિલ્લા અને ખાઈમાંથી નીકળીને પ્રગટ રૂપે સામે આવીને ઊભા થઈ ગયા. આત્મસંયમી વીર લક્ષ્મણ સુગ્રીવના પ્રમાદ તથા પોતાના મોટા ભાઈના મહત્વપૂર્ણ કાર્ય પર દ્રષ્ટિપાત કરીને પુનઃ વાનરરાજ પ્રત્યે ક્રોધને વશ થઈ ગયા. તેઓ વધારે ગરમ અને ઊંડા શ્વાસ ખેંચવા લાગ્યા. એમના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. એ સમયે પુરુષ સિંહ લક્ષ્મણ ધુમાડામાં રહેલા અગ્નિ જેવા દેખાતા હતા. એટલું જ નહીં, તેઓ 5 મુખવાળા સર્પ જેવા દેખાવા લાગ્યા. બાણનું ફળ ફળું જ એ સાપના લપકારા મારતી જીભ હતી. મનુષ્ય જેનું વિશાળ શરીર હતું તથા એ સર્પરૂપી લક્ષ્મણ પોતાના તેજોમય વિષથી વ્યાપ્ત થઈ રહ્યા હતા. તે સમયે કુમાર અંગદ પ્રજ્વલિત પ્રલયાગ્નિ તથા ક્રોધે ભરાયેલા નાગરાજ શેષની જેમ દૃષ્ટિગોચર થનારા લક્ષ્મણની પાસે બીતા બીતા ગયા. તેઓ અત્યંત વિષાદમાં પડી ગયા હતા. મહાયશસ્વી લક્ષ્મણે ક્રોધપૂર્વક લાલ આંખો કરીને અંગદને આદેશ આપ્યો, બેટા સુગ્રીવને મારા આવ્યાની સૂચના આપો. એમને કહો શત્રુદમન વીર શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણ પોતાના ભાઈના દુઃખે દુઃખી થઈને તમારી પાસે આવ્યા છે, નગરના દ્વાર પર ઊભા છે. વાનરરાજ, જો તમારી ઈચ્છા હોય તો એમની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરો. શત્રુદમન વત્સ અંગદ, બસ આટલું જ કહીને તરત તમે મારી પાસે ચાલી આવો. લક્ષ્મણની વાત સાંભળીને શોકાકુલ અંગદે પિતા સુગ્રીવની પાસે આવીને કહ્યું, તાત, આ સુમિત્રાનંદન લક્ષ્મણ અહીં પધાર્યા છે. હવે આ વાતને થોડા વિસ્તારથી કહે છે. લક્ષ્મણના આકરા શબ્દો સાંભળીને અંગદના મનમાં ખૂબ ગભરામણ થઈ. એમના મુખ પર અત્યંત દીનતા છવાઈ ગઈ. એ વેગશાળી કુમારે ત્યાંથી જઈને પ્રથમ વાનરરાજ સુગ્રીવના, પછી તારાના અને પછી રૂમાના ચરણોમાં પ્રણામ કર્યા. ઉગ્ર તેજના અંગદે પ્રથમ તો પિતાના બંને પગ પકડ્યા, પછી પોતાની માતા તારાના બંને ચરણોના સ્પર્શ કર્યો, પછી રૂમાના બંને પગ દબાવ્યા, ત્યાર પછી પૂર્વોક્ત વાત કહી. પરંતુ સુગ્રીવ મદમત અને કામથી મોહિત થઈને પડ્યા હતા. નિદ્રાએ એમના પર સંપૂર્ણ અધિકાર કરી લીધો હતો, તેથી તેઓ જાગી ન શક્યા. એટલામાં બહાર ક્રોધે ભરાયેલા લક્ષ્મણને જોઈને ભયથી મોહિતચિત થયેલા વાનરો એમને પ્રસન્ન કરવા માટે દિનવાણીમાં કાકલુદી કરવા લાગ્યા. લક્ષ્મણ પર દ્રષ્ટિ પડતા જ એ વાનરોએ સુગ્રીવની પાસે જઈને એક સાથે મોટા જળધોધ તથા વજ્રના ગડગડાટ જેવો જોર જોરથી સિંહનાદ કર્યો, જેથી સુગ્રીવ જાગી ગયા. વાનરોની ભયંકર ગર્જનાથી કપિરાજ સુગ્રીવની નિંદ્રા ઉડી ગઈ. એ સમયે એમના નેત્રો મદથી ચંચળ અને લાલ થઈ રહ્યા હતા. મન પણ સ્વસ્થ ન હતું. એમના કંઠમાં સુંદર પુષ્પમાળા શોભી રહી હતી. અંગદની પૂર્વોક્ત વાત સાંભળીને એમની સાથે આવેલા બે મંત્રીઓ પ્લક્ષ અને પ્રભાવે પણ, જે વાનરોના સન્માનીય અને ઉદાર દ્રષ્ટિના હતા તથા રાજાને અર્થ અને ધર્મ વિશે યોગ્ય અયોગ્ય સમજાવવા માટે નિયુક્ત કરાયેલા હતા, લક્ષ્મણના આગમનની સૂચના આપી. રાજાની પાસે ઉભેલા એ બંને મંત્રીઓએ દેવરાજ ઇન્દ્રની જેમ બેઠેલા સુગ્રીવને ખૂબ સમજી વિચારીને નક્કી કરે રાખેલા સાર્થક વચનો દ્વારા પ્રસન્ન કર્યા અને આમ કહ્યું, રાજન, મહાભાગ શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈ સત્ય પ્રતિજ્ઞ છે. તેઓ વાસ્તવમાં ભગવત સ્વરૂપ છે. એમણે સ્વેચ્છાથી મનુષ્ય શરીર ધારણ કર્યું છે. એ બંને સમસ્ત ત્રિલોકનું રાજ્ય ચલાવવા યોગ્ય છે. તેઓ જ તમારા રાજ્યદાતા છે. એમનામાંથી એક વીર લક્ષ્મણ હાથમાં ધનુષ્ય લઈને કિષ્કિંધાના દરવાજા પર ઊભા છે. જેમના ભયથી ફફડી રહેલા વાનરો જોર જોરથી ચીસો પાડી રહ્યા છે. શ્રીરામનું આદેશ વાક્ય જ જેમનું સારથી છે અને કર્તવ્યનું નિશ્ચય જ જેમનો રથ છે, એ લક્ષ્મણ શ્રીરામની આજ્ઞાથી અહીં પધાર્યા છે. રાજન, નિષ્પાપ વાનરરાજ લક્ષ્મણે તારાદેવીના આ પ્રિય પુત્ર અંગદને તમારી પાસે ખૂબ ઉતાવળથી મોકલ્યા છે. વાનરપતિ, પરાક્રમી લક્ષ્મણ ક્રોધથી લાલ આંખો કરીને નગર દ્વાર પર ઉપસ્થિત છે અને વાનરો તરફ એ રીતે જોઈ રહ્યા છે, જાણે તેઓ પોતાના નેત્રોના અગ્નિથી એમને બાળી નાખશે. મહારાજ, તમે તરત ચાલો તથા પુત્ર અને બાંધવોની સાથે એમના ચરણોમાં મસ્તક નમાવો અને એ રીતે એમના ક્રોધને શાંત કરો. રાજન, ધર્માત્મા શ્રીરામ જેવું કહે છે, સાવધાનીપૂર્વક એનું પાલન કરો. તમે તમારી કહેલી વાત પર અડગ રહો અને સત્ય પ્રતિજ્ઞ બનો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષરામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 31મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.